वाल्मीकि रामायण, किष्किंधा कांड, तेरमो सर्ग, श्रीराम वगैरह रस्तामां वृक्षों, विविध पक्षी प्राणियों, जलाशयों तथा सप्तजन आश्रमना दूर थी दर्शन करता रहीने फरी किष्किंधामां पहुंचो। लक्ष्मणना मोटा भाई धर्मात्मा श्रीराम सुग्रीव ने साथे लईने फरी ऋष्य मुक्ति ए किष्किंधापुरी तरफ चालिया, जे वालीना पराक्रमथी सुरक्षित हती। પોતાના સુવર્ણભૂષિત વિશાળ ધનુષ્યને ઉપાડીને અને યુદ્ધમાં સફળ થનારા સૂર્ય જેવા તેજસ્વી બાણ લઈને શ્રીરામે ત્યાંથી પ્રસ્થાન કર્યું। મહાત્મા રઘુનાથજીની આગળ આગળ સુગઠિત ગ્રીવા ધરાવતા સુગ્રીવ અને મહાબળી લક્ષ્મણ ચાલી રહ્યા હતા અને એમની પાછળ વીર હનુમાન, નળ પરાક્રમી નીલ તથા વાનર યુદ્ધપતિઓના પણ યુદ્ધપતિ મહા તેજસ્વી તાર ચાલી રહ્યા હતા। એ સૌ ફૂલોના ભારથી નમેલા વૃક્ષો, સ્વચ્છ જળવાળી, સમુદ્રગામીની નદીઓ, ગુફાઓ, પર્વતો, શિલાછિદ્રો, બખોલો, મુખ્ય મુખ્ય શિખરો અને સુંદર દેખાતી ઊંડી ગુફાઓને જોતા જોતા આગળ વધવા લાગ્યા। એમણે રસ્તામાં પાણીથી ભરેલા સરોવરને પણ જોયા, જે વૈદુર્યમણિ જેવા રંગના નિર્મળ જળ તથા અધખીલી ખીલતી કળીઓ દ્વારા ધરાવતા કમળોથી શોભી રહ્યા હતા। કારંડવ, સારસ, હંસ, વંજુલ, જળકુકડી, ચક્રવાક તથા બીજા પક્ષીઓ એ સરોવરમાં કલરવ કરી રહ્યા હતા। એ બધાનો પ્રતિધ્વનિ ત્યાં ગુંજી રહ્યો હતો। લીલુડી ધરતી પર લીલા લીલા કોમળ ઘાસના કુણા અંકુરોનો આહાર કરનારા વનચારી હરણાઓ ક્યાંક નિર્ભયતાથી ચરતા હતા અને ક્યાંક ઉભેલા જોવા મળતા હતા। આ બધાને જોતા જોતા શ્રીરામ વગેરે કિષ્કિંધા તરફ જઈ રહ્યા હતા, જે સફેદ દાંતોથી શોભી રહ્યા હતા। દેખાવે ભયંકર હતા, એકલા વિચરતા હતા અને કિનારાઓને ખોદીને નષ્ટ કરી દેતા હોવાથી સરોવરોના શત્રુ માનવામાં આવતા હતા। આવા બે દાંતવાળા મદમત જંગલી હાથી હરતા ફરતા પર્વતો જેવા દેખાતા હતા। એમણે પોતાના દાંતોથી પર્વતની તળેટીને તોડી નાખી હતી। ક્યાંક હાથી જેવા વિશાળકાય વાનર દૃષ્ટિગોચર થતા હતા, જેમણે ધરતીની ધૂળથી સ્નાન કર્યું હતું। એ સિવાય એ વનમાં બીજા પણ અનેક જીવજંતુ તથા આકાશચારી પક્ષીઓ વિચરતા જોવામાં આવતા હતા। એ બધાને નિહાળતા નિહાળતા શ્રીરામ વગેરે સૌ સુગ્રીવને વશ થઈને તીવ્ર ગતિથી આગળ વધવા લાગ્યા। વાનરરાજ, આકાશમાં મેઘની જેમ આ જે વૃક્ષોનો સમૂહ દેખાઈ રહ્યો છે એ શું છે? એટલો વિસ્તૃત છે કે મેઘની ઘટાની જેમ છવાઈ રહ્યો છે। એના કિનારે કિનારે કેળના વૃક્ષો ઉગેલા છે, જેમના વડે આખો વૃક્ષ સમૂહ ઘેરાઈ ગયો છે। સખા, આ કયું વન છે એ હું જાણવા ઈચ્છું છું। આના માટે મારા મનમાં ઘણો કુતૂહલ છે। મારી ઈચ્છા છે કે તમારા દ્વારા મારા કુતૂહલનું નિવારણ થાય। મહાત્મા રઘુનાથજીની આ વાત સાંભળીને સુગ્રીવે ચાલતા ચાલતા જે વિશાળ વન વિશે કહેવાનો આરંભ કર્યો, રઘુનંદન, એક વિસ્તૃત આશ્રમ છે જે બધાને શ્રમનો હરનારો છે। આ ઉદ્યાનો અને ઉપવનોથી સંપન્ન છે। અહીં સ્વાદિષ્ટ ફળમૂળ અને જળ સુલભ હોય છે। આ આશ્રમમાં સપ્તજન નામથી પ્રસિદ્ધ સાત મુનિઓ રહેતા હતા, જેઓ કઠોર વ્રતનું પાલન કરતા હતા। તેઓ શીર્ષાસન કરીને તપસ્યા કરતા હતા, નિયમપૂર્વક રહીને જળમાં સૂઈ જતા હતા। સાત દિવસ અને સાત રાત વિતાવીને તેઓ માત્ર વાયુનો આહાર કરતા રહીને એક જ સ્થાન પર નિશ્ચળ ભાવે રહેતા હતા। આ રીતે 700 વર્ષ સુધી તપસ્યા કરીને તેઓ સદેહ સ્વર્ગમાં ચાલ્યા ગયા। એમના જ પ્રભાવથી ગીજ વૃક્ષોના કોટથી ઘેરાયેલો આ આશ્રમ ઇન્દ્ર સહિત સગળા દેવતાઓ અને અસુરો માટે પણ અત્યંત દુર્ઘર્ષ જય છે. પક્ષીઓ તથા બીજા વનચર પ્રાણીઓ આની સમીપ જતા જ નથી. જેઓ મોહવશ એમાં પ્રવેશ કરે છે તેઓ ત્યાંથી ફરી કદીએ પાછા આવતા નથી. રઘુનંદન, અહીં મધુર અક્ષરવાળી વાણીની સાથે સાથે આભૂષણોના ઝણકાર પણ સંભળાય છે. વાદ્યો અને ગીતોનો મધુર ધ્વનિ પણ કાનોમાં પડે છે અને દિવ્ય સુગંધનો પણ અનુભવ થાય છે. અહીં આહ્વનીય વગેરે ત્રિવિધ અગ્નિઓ પણ પ્રજ્વલિત થાય છે. આ કબૂતરના શરીર જેવો ધોળિયા રંગનો ગાઢ ધુમાડો દેખાઈ રહ્યો છે, જે વૃક્ષોને જાણે વીંટળાઈ રહ્યો છે. જેમની શિખાઓ પર હવનના ધુમાડા છવાઈ રહ્યા છે એ આ બધા વૃક્ષો મેઘ સમૂહથી આચ્છાદિત થયેલા નીલમના પર્વતની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. ધર્માત્મા રઘુમંત, તમે મનને એકાગ્ર કરીને બંને હાથ જોડીને ભાઈ લક્ષ્મણની સાથે મુનિઓને ઉદ્દેશીને પ્રણામ કરો. શ્રીરામ, જેઓ એ પવિત્ર અંતકરણના ઋષિઓને પ્રણામ કરે છે એમના શરીરમાં લેશ માત્ર પણ અશુભ રહેતું નથી, ત્યારે ભાઈ લક્ષ્મણ સહિત શ્રીરામે હાથ જોડીને એ મહાત્મા ઋષિઓને ઉદ્દેશીને પ્રણામ કર્યા. ધર્માત્મા શ્રીરામ, એમના નાના ભાઈ લક્ષ્મણ, સુગ્રીવ તથા બીજા વાનરોએ ઋષિઓને પ્રણામ કરીને પ્રસન્નચિત્તે આગળ વધ્યા. તે સપ્તજન આશ્રમથી દૂર રહીને રસ્તો પસાર કર્યા પછી આપસે નિવેદન હૈ યદિ આપ લેડીઝ એન્ડ જેન્ટલમેન વી વિલ નાઉ બી તે સપ્તજન આશ્રમથી દૂર સુધીનો રસ્તો પસાર કર્યા પછી એ બધાએ વાલી દ્વારા સુરક્ષિત કિષ્કિંધાપુરી જોઈ. ત્યાર પછી શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણ, શ્રીરામ તથા વાનર, જેમના ઉગ્ર તેજનો ઉદય થયો હતો, હાથોમાં અસ્ત્રશસ્ત્ર લઈને ઇન્દ્રકુમાર વાલીના પરાક્રમથી સુરક્ષિત કિષ્કિંધાપુરીમાં શત્રુનો વધ કરવા માટે ફરી આવી પહોંચ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડ 13મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.